ગોળો કે મચ્છર તાકે ની ગોળી, બિન રાજા સબ નગરી ખાલી ખાલી ખાલી ખાલી ખાલી ખાલી ખાલી. કોઈ કહે કે ઓલી રે આઈ, કોઈ કહે કે આઈ દિવાળી ખાલી ખાલી ખાલી ખાલી ખાલી ખાલી. ગલી ગલી મેં ચોર હૈ, ઘર મેં બેઠા ચોર હૈ, ચોરે ચૌટે લોઈ ના પાણી, ડરની મારી પર જહારે રાજાની આશા માં તળવળ તુલો તળવળ તુલો તળવળ તુલો, છાયા ની માયા માં સળવળ તુલો સળવળ તુલો સળવળ તુલો, છાયા માંથી ચહેરો ચમક્યો ચહેરો ચમક્યો ચહેરો ચમક્યો, સપના માં વારતા.